લાઈન ઓફ ડિમાર્કેશન ના કહેવાય છે, લાઈન ઓફ ડિમાર્કેશન બિટવીન સોલ એન્ડ ઉદ્ગલ. ઉદ્ગલ શું બોલતા હે કે સબ પુરાણી ગલા નહીં હોતા હે, અભી કહા ખાના ખાયા વો ભૂલ ગયા કે ગંદા જાને કો પુરણ ગલન પુરણ ગલન પુરણ ગલન આ સમજા બન હરા લિયા ઓ પુરણ ગલન પુરણ ગલન શક્તિ પુરણ ગલન હે સંસારમાં. આત્મા વિના શક્તિ પુરણ ગલન નહીં હે. કેટલા મોટા પુસ્તકો મળ્યા છે, પુસ્તકો પુસ્તકો દેખીને ગોળા થઈ રહેલો આપણે સમજ માં કામ બહુ અચ્છા કામ કરતા જાય છે દાદા. એ ઉપરથી શું મતલબ મતલબ સાચું નહીં હોતા હે, હમકું ભી નહીં દાદા ખુદ કહેતા નહીં મગર દાદી કા એક આવે એક પાંચ માં આ રહે આપણે કોઈ પૂરા નહીં કરી શકતા તો તને શું પત્ર આપ્યું તને કેવ જ્ઞાન. હવે આ વ્યવસ્થિત ક્યાં કામ કરતી એને કે જે થોડા દાખલા બતાવું. એક કાચ કા પ્યાલા હે તો હમારે પાસ આયા તો હમ ઇસકો તો હમારા હાથ માંથી ગયા થા ગિર ગયા તો હમ ઇસકે પ્રયત્ન કિયા પ્રયત્ન કિયા કે ગિર ગયા ઓર ફૂટ ગયા ટૂટ ગયા તો કિસને તોડા તો લોક ક્યા બોલેગા સાહેબ આપા ખેરાઈ થાય ને કોઈ તો દુસરા નહીં થાય આપને તોડ્યા ને મારે આ કેવું પડે ના કેવું પડે કારણ કે એની હમઝણ છે એની હમ આપણે જે બીજા તોડે છે તે માને વંદા ને એટલે આપણે કબૂલ કરવું પડે મારી ભૂલ થઈ ગઈ શું કહ્યું તને હશે પણ કોણ તોડે છે ખરી હકીકત વાસ્તિક જાણતા નથી લોકો. નોકરના હાથમાંથી બે ખૂટ જતા હે પર સબ પ્રકાર નીચે ગીર જતા હે તો ઉસકા જો માલિક હે વો એસા માનતા કે ઉસને તોડ દિયા નગર એસા તોડતા નહીં સમજે ને. હવે કોણ તોડે છે વ્યવસ્થિત શક્તિ તોડે કોણ તોડે એટલે નોકરે નોકરે તોડ્યા નથી વ્યવસ્થિત શક્તિ તોડ્યા પણ નોકર એમાં નિમિત્ત બની જાય છે નિમિત્ત હો જાતા હે સમજે ને. એટલે આપણે સમજાને કા કે નોકર બિચારા નિમિત્ત હે ઇસકા ક્યા તે અપને નોકર કો બાત કરને કા ભાઈ તુમકો કુછ આત્મા કો લગા નહીં કુછ નહીં સાહેબ ખુશ હો જાયેગા સમજે ને. ઓર ફિર એસા નહીં બોલને કે વ્યવસ્થિત હે નહીં તો દુરુપયોગ કરેગા આપને બોલને કે એસા આસ્તે છે ચલો એસા મત કરો ભાઈ સમજે ને સમજાવવાના સમજે ને. આપણે બોલે કઈ વ્યવસ્થિત હે તો કાલે છોકરું ભેગી દઈ વ્યવસ્થિત બોલશે અવરો વાત કરી છોકરું ભેગી દઈ કે વ્યવસ્થિત છે ના કહે ચાલો પછી એટલે આ વ્યવસ્થિત એક થઈ ગયો દાખલો હે હવે બીજો દાખલો આપું વ્યવસ્થિત નો ના આ દાખલો પૂરો નહીં થયો હવે આ કાચ નો ત્યારે કેમ ફોડ્યો કે છે કેમ એને વ્યવસ્થિત ખોલ્યો એ સાર બોલે ને કેમ ખોલ્યો કે ત્યાં નોકરી પાસે કેમ ખોલ્યો આ કેમ ખોલ્યો ત્યાં આપણા લોક એક ડઝન કરતા આવી આવે ને તે હાથ પેઢી ઉડી ચલાવી આ જમાત આ જમાત પહોંચી નથી તે પેલા કારખાના વાળું ના ચાલે અને ખોલા વાળું ના ચાલે અને બધા વેપારી ના ચાલે ઇન્કમ ટેક્સ ના ચાલે ઇન્ડિયન બદલશે એ લોકો કોઈ દેશ આવે કે આ કઈ જાય ને બદલ ઇન્ડિયન બદલ આ તો કોઈ જવાબ જ ના કરી છે અને ગૃહિત મિથ્યા કેવું કશું હા એને જે શીખવી એ શીખ્યો એમ નઈ ભાઈ મને પણ એમ શીખવાડે એના કરે પ્રભાવ શું કહ્યું ચાર ના બહાદર ના આવે નઈ એ બહાદર વેચવા છે ચાર ના આવે નઈ એકલ ના બહાદર મુંબઈ માં આવડી મોટી મોટી ખોપરી હું ફરી બીજો લાવું ને એટલે બીજો લાવે ભૂંગળા પણ આપડે ઇન્ડિયન તો લાવે જ નઈ ને બીજો વાર તેલ કઈ નાખે ને આપડે ફાટે છે તેથી ફાટે તો આપડા તો બંધિયા પહેરો છો અને આ ભીષણ ઉઘા દેખાય ત્યારે સાધન આટલું બધું છે જયારે કપડો બગડો સારો પહેરવું કે લગ્ન બગન હોય તો છે એ હાડે કારણ કે આ અમે પહેરો તો આ ભીચર ના દેખાય ને ભીચર માં શું ગાઈ દેવાનું કે ચોકડો લુગડા ગાઈ જાય કે એટલે અમે લુગડા ગાઈ જાય સાધન છે નહીં તો મૂકી આવશે છોકરા કામ મૂકી આવવાના કે છોકરા કઈ છોડવા રાખશે અને છોકરા પછી તમારે બની મળશે આખી બધી મિસ્ટેક આપવાના છે એનો ઉપકાર માન્ય તમે ઓળખો નહિ દાદા એ તો કોણ છે આ બધા કેટલા કેવા છે તું ગમે તે બાપ છે ના તેનો મને વાંધો નથી પણ આ જે મને આપે છે ને જે મને આપવાનો છે મિત્ર તે એમને એ જો એમને લઈ જવાતું હોય ને તો 10 લાખ દેવું મૂકીને જાય એવા છે મારા બાપા તમે હું ના આવું છું ભાઈ તમારી વાત પૈસા મારો લોભ છૂટતો નથી મને રિક્ષામાં આવું તો નથી અને મારે ચલાતું નથી તો રિક્ષામાં પૈસા નથી પૈસા છે ભર્યા ઘરમાં એ રહ્યા શું કર્યો પછી રસ્તો ફરી આવી રિક્ષા વાળો છો ને એને લગાડી આવે તો ભાઈ આ ના કાકા લઈ જશે લાવજે બધે ફરવા અને એક સ્ટેશન મોકલ્યા એમની પાસે રૂપિયા છે મેં લઈ લીધા મગલા રૂપિયા 25 રૂપિયા હતા 25 રૂપિયા પરચુન મંગાવી પછી થાય એની પાસે પરચુન મંગાવીને મેં એમને હાથમાં આપ્યા નકર હા સ્ટેશનથી આવતા આપ આવતા હો રેતા રહેતા આવજો કશું કોઈ જવાનું નથી કઈ રસ્તા પર પડી રહે કશું તમારે ચિંતા નહીં કરે કોઈ જશે એવું રેતા રેતા આવજો તે 2-3 દાડા સુધી રેડે નહીં તાર લોકો આ શું કરે છે આ શું કરે છે કારણ મન નહીં હું થયા કરે આવું કરું છું આવું કરું છું આવું કરું છું મન ને કા ફરી ગયા હવે મારા વાત નથી થી આ લેવો સીધી ગઈ એ સિવાય બીજો ઉપાય નહીં આ ગાંડો ઉપાય જોઈએ શું કહે તો તમને કર્યો છે એમને લાગે પડી કારણ કે સહી છે ને આપડી વાત બધી મારી ચાલે વેપારી ના ચાલે ઘોડા વાળા ના ચાલે ઇન્કમટેક્સ ના ચાલે સરકાર નું ઘેર જાય નહી આપડે જો કશું આપડા વસ્તુ અમે નહીં કોઈ સમજ પડી બીજો દાખલો આપો આ વ્યવસ્થિત કરતા છે અને બીજો દાખલો બેંક માં ગયા બેંક માં ગયા ને ત્યાં આગળ આપણી ગજા 200 રૂપિયા ગયા છે દુસરા 2000 દીયા આપને તે એક ગજા ને 2000 રખાય એક ગજા ને 200 રખાય પણ આપને ઇધર આયા આવતી વખતે બોર્ડ વાંચ્યું દીવાર થી એટલે આપડે કેવું યશન ગદી દાગી રાખીએ નહી તો લખતો ખરાબ થઈ ગયો એટલે યશન ગદી દાગી રાખે તો પેલી જમાકી કાચી નથી હોતી એ વાટેલો મરચો રાખે ત્યાં ત્યાં ક્યાં મિરતી રસ્તા એવા હાથ છૂટ ગયા લે ગયા તને સમજ પડી ને એટલે આપડે વ્યવસ્થિત કહેવું પૂરે મનમાં સમજી જવાનું વ્યવસ્થિત લઈ ગયો એ તો નિમિત્ત પણ આજે આપડે પકડે જે ગુનો હતો ને પાછળ નો આ બધો ને ઇનામ ના બની ને આપડે કઈ કહી જાય જોડ્યા હતા ચાર જણ અમારી પાસે 50,000 જરૂર નથી મારે આપડે જ નથી આવી આપણું ઈનામાં લાગી પાછા લોકો તમે શું કે અરે ભાઈ ભાઈ ભાઈ પેલો દોડ્યો કે કઈ લઈ ગયો કે કઈ આપડે કેવાનું બીજું આ ગજું આ ગજા બસો હતા અને આ ગજે કશું નતું કપાઈ ગયું એટલું કપેલા લોકો તારા બચ્યો તું નહી તો આપણને શું કે મૂર્ખા તો જોયું ને હવે મોરા ખાતે સારા ભાઈ કઈ આપી દે આપણને કઈ આપી દે ખરા એવું આશ્વાસન લેવાનું શું હોય મૂરખ લોકો નું આશ્વાસન શું કહેવાનું આપડે મૂરખ એટલે પછી આપડે શું કેવાનું આપડે ગરબડી જઈએ વ્યવસ્થિત કર્યું આ એટલે આપડે ગુનો જ નહીં ને કોઈ બીજો કોઈ ગુનેગાર હોય તો દુઃખ થાય આપણને આપડે સમજી કારણ કે આપડે પેલો હિસાબ ચૂકતે થઈ ગયો તો એટલે આપડે ઘેર જતા હોય અને પોલીસ વાળાનું ઘેટ આવે તો વ્યવહાર થી રહેવું જોઈએ એટલે પોલીસ વાળા ગેટ માં દેખાડવાનું બે આ ગજુ કે ભાઈ છે 2000 ગયા છે કે ન થઈ લેજો તો તમને સમજાય છે બધું કે ભૂલશો નહીં હું પાસ લઈ પરીક્ષા લઈ ગયો આપની વાત તો બહુ ઊંચી છે ના ખબર પડે આ વાત સમજો ને વાત ખબર પડે આપની વાતો નહીં હા ભાઈ એક તો પછી બહુ થઈ ગયું પછી હું તને આપી વાત થી બધું ઊંચી વસ્તુ છે સારા આગળ પડી જાય અરે પછી આપડે પોલીસ ઘેર જતા હોય મન તો ખરું ને આપણું દાદા એ જ્ઞાન આપ્યું મન તો ખુશી લીધું કે મન શું કરે નહી અંદર માઇન્ડ ખરા ને કોઈ માઇન્ડ ક્યાં બોલે આપ તો વ્યવસ્થિત બોલ્યો યાર શું 1200 રૂપિયા તેને કાંઈ ક્યાં મન આપણને કે બાર તો પ્રેરણા આપવાનું તેનું શું તમે વ્યવસ્થિત બોલ્યું એટલે આપડે કાઢો પડ્યો તમારી આવું નહીં લેવું નહીં વગર કામ નું ગોદા માર માર કર મન ને આવું નહીં મન લે નહીં અને વગર કામ નું ગોદા માર માર કર તું આવે કેવા દેશ કાળી મેળો કાળી મેળા નહીં અત્યારે રસ્તા રહેશે હતી જ્ઞાન થી વસ્તી જશે, સમજો ને? એટલે આપડે શું કરવું પડે? ઘેર જઈને સમજી જવાનું, બાકી રાત ઊંઘવા નહીં દેવા. આખી રાત ઊંઘવા ના દે, ગોડા માર માર કર્યા કરે. બેન ને કહે જો ખુબ દૂધ નાખીને શીરો બનાવી, સમજ ને, સરસ ફર્સ્ટ ક્લાસ શીરો આપડે કથાઓ માટે બહુ સુંદર, ખુબ દૂધ ને ઘી નાખી શીરો બનાવી, અને જોડે ભજીયા બનાવો, રાયતું બનાવો, બીજી બધું બનાવો. એટલે એ સમજી જાય કે ઓહો, આ કે કમાઈ ને લાયા રાખે. એટલે ઘરમાં આનંદ થઈ જાય. એટલે પછી શું કરવાનું? વ્યસન ને હાર લઈ જમાડવાનું ખૂબ. એટલે વ્યસન ઊંઘી જાય ને, મન હું ઊંઘી જાય ખીરા ચિંતો જ નહીં, મન ક્યાં જાય? પહોંચો ગયા, મન જીવતો ગયા, સમજે ને? એટલે પછી સવાર માં ઉઠ્યા, પોલીસ વાળા આવ્યો હોય, એટલે નોંધાયું છે. પોલીસ વાળી કઈ કેમ શું આપડે લઈ લેવાના, વ્યવસ્થિત છે ને? જેટલા વ્યવસ્થિત માં છે એ પાછા આવ્યા, વ્યવસ્થિત માં 150 પાછા આવ્યા, 1200 પાછા. એટલે હારીપતિ પાછા આવ્યા. એટલે પછી હારીપતિ ચા પાણી આ રીતે આપડે પોલીસ માં ધક્કા પડ્યા નહીં, ઘેર બેઠવા એ બધું મેળો લાયા. અને હાડા દસ રહ્યા તે પોલીસ આવે, પેલા માઈ થયું, 8 વાર આવું લઈ લીધા છે, તો બીજા ખાય શું? આજા આજા આખા દાડા મળ્યો નહીં ટીકાય, ₹800 તો આપડે તમે આવી ગયા, સમજો ને? ઉધાર ખાતું થઈ ગયું, સમજાય છે? આ વ્યવસ્થિત બધું કરવાનું, તમારે કશું કરતા નહીં, તમે કરતા પણ શું થયું તમારું? પેલા તો પોતે કરતા નતો, છતાં કહેતો મેં કર્યું, તેનો આધાર હતો તો કે મેં કર્યું. ત્યાં જા તું કરતા, શું કે છે? એટલે કર્મ બંધ થયું. આ કરતા પણ એનો આધાર આપ્યો, એટલે આધાર દયા તો કર્મ બંધ થયા. તો કરતા ભાઈ ખેર નહીં, બધા આધાર હતી કે આપવાનું તમે હમણાં ભાઈ ને. એટલે આ બધા હવે ડિસ્ચાર્જ કરવું છે, હવે ચાર્જ થશે નહીં, નવા ચાર્જ થશે નહીં, અને જૂના ડિસ્ચાર્જ હો જાયગા, સમજે ને? ઇફેક્ટિવ ડિસ્ચાર્જ થશે, ક્વોલિટી બંધ હો જાયગી. ક્વોલિટી એક અવતાર કે દો અવતાર કા હમારી આજ્ઞા પાલન મેં હોતા હૈ, તો વો ભી તો પુણ્યાનુબંધી પુણતા હૈ, વહાં જાકે કુછ કરને કા નહીં, એસે હી સબ સંજોગ મિલ જાયેગા, સમજો? મોક્ષ કા સંજોગ. હવે ત્રણ વાક્ય થયા, ચોથું આવે આજ્ઞા, અમે કઈ અઘરું છે આટલા ટાઈમ માં નથી, ચોથું કઉ છું. હવે કેટલા ઋણાનુબંધ વાળા છે? ઋણાનુબંધ આધારે કેટલા લગા વાળા, ઋણાનુબંધ વાળા એ બધું બધું હોય છે ને, કેટલાક છે? કેમ છે કેનારો? કઈ પણ આપણને સાધારણ જાણ વાંચતી હોય ને જઈ રહે થોડી વાર તો એમ ના દુકાન માં ગ્રાહક આવે ગ્રાહક આવે એ બધું ભણાવે આખી દુનિયા જોડે લેવા દેવા નથી ને શું કે કોઈ ની ચા પીવાની નહી અને કોઈ ને સેજ પણ ઉકળે નહી થવાનું ચા આખી નહીં પીવાની ઉગ્ર કોઈ એ રીતે નિકાલ કરી નાખો તો એ નિકાલ કરી નાખે ને સર એ તમારે હું શું કઉ છું આ ફાયદો નો સંભાળ નિકાલ કરી નાખવાનો કેવું સમભાવ શબ્દ તમારા શબ્દ એક જ બોલવાનો ફાઇલ નો સંભાળે નિકાલ કરવાનો છે બસ એટલું શબ્દ તમે બોલો નહીં એટલે જવાબદારી તમારી બંધ થઈ ગઈ પછી કરવાનું ના કરવાનું માં રાખવાનું તમે છો ને આ ફાઇલ કોને કોને કઈ કઈ ફાઇલ ના નંબર આપવાના તો તું સુધાર્થમાં થઈ ગયો અને તારો પાડોશી આ એ કોણ એ ઋણાન બને કરના હિસાબ બંધાયેલી છે ને ફાઇલ નંબર વન શું કઈ ફાઇલ નંબર વન અને પેલી ફાઇલ નંબર ટુ પછી ફાધર મધર તૈકી તાઈ ચાર બ્રધર પાંચ છ બધા પછી ફાઇલ નામ સમજી લેવાના સમજ ને અને એને ફાઇલ નંબર વન એ ને તું ફાઇલ નંબર ટુ સમજ ને ફાઇલ નંબર ટુ જવાની હોય ભાગમ ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો પેલા તો પછી ભાવ નું ઠેકાણું નતું રાખતા ને હારા જોડે હારો નબળા જોડે નબળો હારા જોડે એવું નહીં આપડે સંભાળ નિકાલ બધા જો હતું સમભાવ નિકાલ સમજો ને આવજો ને તમે અમુક પડી ને તમે ભાવશો ને દાદા ની આજ્ઞા છે તે ભાવિલ નો ફાઇલ નો સંભાળ નિકાલ ને સંભાળ નિકાલ કરવાનો ઘરા કરવું હરું આવે તો સંભાળ નિકાલ કરવાનો જોડે સાહેબ ગયા સાહેબ દુકાને કેમ બોલતું ફાઇલ નો સંભાળ નિકાલ હવે એનો દાખલા આપું સાહેબ નો દાખલા આપું કે જોબ કરું છું કે ધંધા ઉપર જઉં છું ધંધા ઉપર જોડે દુકાન માં ભેગા છે એમનો જુદો છે મારો જુદો છે એનું જુદું છે એટલે બે સ્ટોર છે એટલે એકમાં બેસે છે બે સ્ટોર છે એમનો ને એમનો બેસે છે હવે તારે સ્ટોર પર જવાનું ટાઈમ થાય ત્યારે તું કહું કે ભાઈ મારું જમવાનું મૂકી દે મારે સ્ટોર પર જવાનું છે એટલે કે પાંચ મિનિટ માં આવો તો આપણે પાંચ મિનિટ ત્યાં જતા હોઈએ અને ત્યાં રસોડા જઈએ ત્યારે આમ ઘડી ની તપેરી ઉતારતા હોય અને ત્યારે શાંતિ થઈ ગઈ પડી ઊંધી થઈ ગઈ તો તને કયું જ્ઞાન હાજર થશે તે વખતે બેન કે છે વ્યવસ્થિત ગુસ્સો કરતા નથી આવતો એ ના હવે આ તો એ તો હતો યશવંત એકલો હોય ને હવે તું યશવંત છે રેવાય વ્યવસ્થિત વ્યવસ્થિત એટલે આપડે અમને શું કેવાનું હાજર નથી ને ખુશ થઈ જાય પહેલા આવો વાંકા હતા બોલી બોલી ગઈ વ્યવસ્થિત બોલી ગઈ તમને સમજ પડી વ્યવસ્થિત છે? પેલા બી સમજ પડી નંબર ટુ છે. હવે પછી શું કરવાનું? કારણ કે આ ફાઇલ નંબર ટુ નો જોડે શું નિકાલ કરવાનો? સભા નિકાલ કરવાનો થાય તો એમને કહી દેવાનું કે ભાઈ ભાખરી છે તૈયાર છે, અચ્છા થોડું કારણ થઈ થઈ જાય, સભા નિકાલ થઈ જાય ને. ફાઇલ નો સંભાવે નિકાલ કરવો જે કરશે. આવશે બીજો દાખલો આપવો? હવે બીજો દાખલો આપવો. ફાઇલ કા સંભાવ નિકાલ કરીને કહું ને, બીજો દાખલો આપું છું. ધ્યાન કરવા માટે એક રૂમ માં બેઠો છું શુદ્ધાત્મા નું ધ્યાન કરવા માટે, અને રૂમ માં બેઠા બેઠા શુદ્ધાત્મા નું ધ્યાન કરીએ છીએ, અને બહાર બાગડા ઉપર અવાજ આવ્યો એટલે તું શું સમજી જવું? આપણું જ્ઞાન શું કે બહાર કોઈ આવ્યું છે ના? આપણું જ્ઞાન શું કે? એ તો અજ્ઞાન માં કેતો હતો. હવે આપણું જ્ઞાન શું કે? ફાઇલ નો નિકાલ કરવો વ્યવસ્થિત રીતે. કોઈ આવ્યું છે? ફાઇલ નો નિકાલ કરો વ્યવસ્થિત રીતે. કોઈ આવ્યું છે? ના, ફાઇલ આવી છે. કયા નંબર ની ફાઇલ? બહાર ઉગાડીએ તારે ખબર પડે. ફાઇલ નંબર 50 એટલે તુલે માન શું શું કરાય. આપડે ત્રીજે ગયા દુકાન હોય એની ચોથી લાવે ખાડ ગોળ બધું. કારણ કે મહેતાજી તારી કોથરા ખાવાના લાવ્યા છે, પૈસા નહીં આવતા. એટલા બધા ફાઇલ નો શબ્દ નિકાલ કરવાનો. નેતાજી પૂછે કેમ નથી આવતા? કે 80 રૂપિયા ભાવ વધારે ખીલા, એટલે 240 રૂપિયા ની ગંધર છે. તે આપણે એને સમજાવવાનું કે ભાઈ હવે કાયમ ના ઘરાક ને તમારે આપણે બધા સંબંધ વાળા સમજાવી પટાવી 240 બધે 120 માં પતાવી દે. હું શું મૂકી દેવાનું છે? ચાલો હવે ભાઈ ને, અને નામ અને તો વધારે આપી નહીં, પણ એનો ફાઇલ નો નિકાલ કરવા. આપણે વીઆરસીએ પણ થયેલું છે જગત. ચોથા આરામ પ્રેમ થી બંધાતું હતું, પાંચમા આરામ વેર થી બંધાય. એટલે વેર ના થાય એવું જોઈએ. ગમે તે રીતે વેર ના થાય. ખોટો ઊંધો તો આપી પડે, એ રીતે આપી દીધી તાર બધા ના આપી પડે. ચોકર એવો મળી આવ્યો ને નિકાલ કરવો, એમ કઈ બાજવું નહીં. તારે સમજે પછી મારે કહેવાનું? કારણ કે એટલા હાલ કઈ બેસી આપડે આખો બોક હોય. હવે તો મળ્યો ને, મળ્યો તો કઈ કઈ પુરાવો છે કે આપણું ઘણા નું વિચાર બધે તારે ને એમ ગપુ નથી ને? સમજો ને, એટલે સંભાળ નિકાલ કરી નાખજો. હવે સમજ આવે આગળ જાય. હા, એ મુસલમાન પાછો અહીં સંભાળ નિકાલ કરીને આગળ ગયો. ત્યાં આગળ તારી ચાર ઘર છે ગયો. ત્યાં આગળ જઈને કે સાહેબ મને કોથળા ખાંડ ના પૈસા આપી દો. તાર સાહેબ કહે ત્યાં ભાવ વધારે ખાતી એકવાઈ તને નહીં મળે. એટલે મુસલમાન કરી ગયો, ત્યાં સભા નિકાલ નાખ્યો પેલે. એટલે કહી ગયો મુસલમાન કે હું એક પાઈ ઓછી લેવા નથી. આગળ તું મને ઓળખતો નથી, અરે સાહેબ તમે કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો, પણ મારે કઈ ખોણ ના પૈસા, મારે કઈ ખોટ કઈ ખવાય તો હોય તો પેલા તો રફ માર માર કરે ને, પાસે નહીં કરો. પછી આ સાહેબે શું કહ્યું કે નીચે પૈસા ફેંકીશ ને એટલે લેવાનું નથી, ગભરી ગઈ છે, ગભરી જશે. તો અમને બધા પૈસા નીચે ફેંક્યા, એટલે મેં લઈ લીધા. ક્યારે મળ્યો? ક્યારે મળ્યો એટલે અમને શું કહ્યું? એ સળિયા ઉભો કે છે સળિયો, ક્યાં સાહેબ ક્યાં હુકમ છે? કાંઈ એને પેટમાં ઠંડક હતી, બધા પૈસા મળ્યા છે સાહેબ. કહે એટલે સાહેબ ક્યાં હુકમ છે? સાહેબ હું તને જોઈ લઈશ કે છે. શું કે છે? જોઈ લઈશ. એક તો પૂરા પૈસા લીધા આપ્યા, પછી પાછું જોઈ લઈશ બોલે છે. મિયા બી શું બોલ્યો છે? સાહેબ મેં બી દેખલું કે છે. શું કે છે? એ જીતે કે આપડે જીતી? મિયા બી તો નાગું કરે છે, એનો પૂછના ને આપડે નાગું ના થાય. ભાઈ એટલે આપડે નિવેડ લાવવાનું છે એમ છે. તમે પૈસા પૂરા આપ્યા ને પાછું વેર બાંધ્યું દેખ લેંગા. ખબર પડે ને આપડે કોઈ વેર ના બંધાય. સંભાળ નિકાલ કરવાનો મૂકી મૂકી દર કે થઈ જશે દાદા ની આજ્ઞા પડે ને થઈ જશે ને કેટલી છે ચાર આજ્ઞા માંથી છે અઘરી છે કોઈ અઘરી એક જ રહ્યા પછી તો બહુ કાંઈ નહીં થાય કોઈ હાર નહીં નહીં કોઈ હાર નતું નહીં આ મારી આજ્ઞા પાડે ત્યારે સમાધિ માટે અમે ગેરંટી આપીએ શું કહ્યું મોક્ષ માટે અને એક ચિંતા થાય તો $2,00,000 નો દાવો કરીને શું તમને સમજી સમજે પડી ને કરો પૂરે પૂરી પાંચમી આજ્ઞા ચાર કઈ કઈ થઈ મને કઈ બતાવું પાંચમી સારું અમારું વચન પણ હોય ને યાદ જ રહ્યા સમજી ગયો છે તો હવે પાંચમી આજ્ઞા આપું છું ખોલેલું છે અને રહેવાનું તે બેસન નો નાનામી કાઢ્યા છે અહી આ બાજુ નાનામી કાઢવાની વાત છે નાનામી એટલે શું ત્યાં જે નામ પર કર્યું હોય ત્યાં જપ્તી માં અને ત્યાં જોડે ત્યાં તારી જા ધારું કર્યું હોય ત્યાં જોડે લઈ જા શું કે છે નામ પર કરેલું કઈ શું થયું જપ્તી માં નનામી કાઢી એટલે નામ વ્યવહાર સલાહ માટે આપ્યું હતું વ્યવહાર આજ પૂરો થઈ જાય છે ભાઈ નો પાછું નામ લઈ લો નામ પર નું જપ્ત કરી દો કોણ થઈ ગયું જપ્તી કહ્યું છે એટલે હવે સુધાર્થના ચોપડો રાખવાનું તારે શું કરવાનું એટલે બધું ચાલુ છે આ ચોપડો વિદ્યાર્થી તારે ગયો આ ચોપડો વ્યવસ્થિત આપણે ગયો આપડે હાથમાં રહ્યું હવે તમારે સિદ્ધાર્થના નો ચોપડો રાખવાનો સિદ્ધાર્થમાં હવે સિદ્ધાર્થના ચોપડે શું લખવાનું કે છે કઈ કમાણી વગર કઈ જેટલું તમે આજ્ઞા પાડશો એટલું તે આગળ તમે કેટલું જેટલી આપણે આજ્ઞા પાલન કરેલા એટલા જમે હો જાય ને દુસરા ક્યાં બીજું શું કે અહીં મારી પાસે આવી દર્શન કરી દેશો મારી જોડે સત્સંગ કરી દેશો એ બધું કીધું શું કે અમારું પુસ્તક છે આપણા દાદા ના બધા બોલ્યા દાદા વાણી એનું વાંચ્યો તો પણ એને એમાં ગમે થશે બહારનું નહીં કપાળદુર વાંચે તેમ નહીં પણ કપાળદુર જે વાંચન છે ને એ તો એમાં જે લખ્યું છે એ બધું થઈ ગયું હવે થઈ ગયા પછી વાંચવું એટલું વાંચ્યો પણ એ પણ એમાં લખ્યું છે પૂરું થઈ ગયું એક શબ્દ એક શબ્દ હું તને અમને પાડી પુસ્તક ને લેવું તો તું તમે આ થઈ ગયું આ થઈ ગયું આ થઈ ગયું આખું પુસ્તક એ પૂરું થઈ ગયું કારણ જે કહેવા માંગે છે એ બધું થઈ ગયું સમજ પડે નઈ એટલે વાંચવાની જરૂર ના રહી તારે છતાં તને વાંચવું હતું વાંચે તેનો હતો સંભાવે નિકાલ કરવાનો ફાઇલ નો શું કરવાનું સંભાવે નિકાલ પુસ્તક આવી ફાઇલ પણ ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો સમજ ને અને સાથે આ આપણા સાથે આપતો વાળીઓ બધું વાંચ્યો આપી ની ચોકડી ગઈકાલે રહી ગઈ હતી પણ મેસન છું બાદ ગલત નીકળી ખુદ ખુદી યશન છું એથી બોલતા ખુદી યશન યશન તો તમારે ના લે મતલબ ખુદી યશન છું કોઈ કોઈ જમતા કોઈ ગજમ ગાન હું થા તો હું આત્મા ને સુધાર્થમાં બેઠ ગયા આપણા ખુદ આત્મા ને ઓર હું મેં અસન છું એ તો રંગ બિલીફ છે રંગ બિલીફ કે અને હું સુધાર્થમાં એ રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન સમજ પડે ને હું આ ભાઈ ને ધણી થયું રંગ બિલીફ આ બધી રંગ બિલીફ વગેરે એ મિથ્યા સમજ પડે ને કેટલી બધી બેઠી હશે એટલે હવે અહંકાર ને મમતા ચડી ગઈ ગઈ અને એને બદલે ત્યાગ થઈ ગયો અહંકાર ને મમતા નો ત્યાગ થઈ ગયો તો ગ્રહણ શું થયું વેક્યુમ પડ્યું યાદ થાય વસ્તુ વેક્યુમ પડે પછી એને બદલે પોતાના સ્વરૂપ સુધાર્થમાં નું ગ્રહણ થઈ ગયું ગ્રહણ હો ગયા પોતાના સ્વરૂપ કા પર ત્યાગ હો અહંકાર મમતા કા હો ગયા પર ગ્રહણ ત્યાગ કા કોઈ અભી કામ બાકી નહીં સબ ગ્રહણ ત્યાગ કરને કા હો તો હો ગયા અભી અભી તો નિકાલ એ કરે કુછ કરે સંભાવ નિકાલ સંભાવ નિકાલ કરને રિલેટિવ દેખને કા ઓર વ્યવસ્થિત સમજ જાને કા ઓર ફાઇલ સંભાવ નિકાલ કરને કા ઓર શુદ્ધાત્મા કા ક્યો પડા તો અરે મુસલમાન નો શુદ્ધાત્મા દેખાય છે કે એટલે આપણે કોઈ આવે પ્રશ્ન રહે કે આપણે જૈન છીએ કે વૈષ્ણવ છે કે વેદાંતિ છે કે મુસ્લિમ છે આપણે આત્મા છીએ આત્મધર્મ આપણો આત્મધર્મ એ સ્વધર્મ કેવો આત્મધર્મ એ સ્વધર્મ આત્માના જે પોતાના ગુણધર્મ એ બતાવ્યા આ બાજુથી અને આ બાજુ અનાત્માને બતાવ્યા એ આપણા ગુણધર્મ અને બી લખેલા પેલામાં એ વાંચવાની એ ચોપડી પેલી નાની ચોપડી છે ને તે વાંચવાની ફરી સમજે હવે ભૌતિક સુખ માં ઈચ્છા હે ભૌતિક સુખ ને રમણતા હે માત્ર મૂળ દશા હે આત્મા કી બહિર્મુખ દશા કેસી દશા બહિર્મુખ મૂળ દશા મૂળ આત્મા અભી એ ચુકી વાંચા શ્રદ્ધા ચલી ગઈ અભી એ સુખ વૈષ્ણવ સુખ નહીં હે એ શ્રદ્ધા ચલી ગઈ પર આત્મામાં સુખ હે ઓ શ્રદ્ધા હો ગઈ તો અંતરાત્મા દશા હો ગઈ ક્યાં હો ગઈ આજ અંતરાત્મા દશા ઓર શુદ્ધાત્મા આપી પ્રતીતિમાં આ ગયા શુદ્ધાત્મા ને શુદ્ધાત્મા હું સંપૂર્ણ પ્રતીતિમાં આ ગયા સમજો ને ઓર પ્રતીતિમાં ઘાતક રહેગા અને ઇન્ડિયન ગવર્મેન્ટે મેં છે અંતરાત્મા હું એસા ઇન્ડિયન ગવર્મેન્ટ કહા તક રહેગા જ્યાં તક ફાઇલ કા નિકાલ કરને કા હૈ વહાં તક વો ફાઇલ કા નિકાલ પૂરા હો જાયેગા જબ આપ અંતરાત્મા નહીં રહેગા આપ પરમાત્મા હો ગયા શુદ્ધાત્મા હો જાયેગા ઓર ફૂલ ગવર્મેન્ટ હો જાયેગા સમજે ને આસાન ને વો ફાઇલ કા નિકાલ હૈ વહાં તક સમજે ને એટલે ફાઇલ નો નિકાલ આપણે ફાઇલ ના હોય તો શુદ્ધાત્મા નું ધ્યાન કરવાનું અને નહી તો ફાઇલ નો નિકાલ શુદ્ધાત્મા નું ધ્યાન એટલે મહી અંદર ઊંડા ઉતરી નહીં બીજા લોકો નું જોજો કર્યા કરવાનું સમજો ને ના કરી અંદર બેસીને એવું વાંખે બી છે ને એ કશું કરવાનું હું દે એ બધું એવું કામનું નહીં હવે તને શુક્લ ધ્યાન રહેશે શું રહે શુક્લ ધ્યાન હવે તને નિરંતર ખ્યાલમાં રહેશે હું શુદ્ધાત્મા છું નિરંતર ખ્યાલમાં રહે નિરંતર ધ્યાનમાં રહેશે શું રહેશે શુદ્ધાત્મા કનુભાઈ કરતો હોય તે આપડે જોયા કરવાનું. ટેવ પડી હોય, હેવી છે તે આપણો વાંધો નથી એનો. તમને હવે ના પડી જાય બધે કરવાની જરૂર જ નથી. અને ઘરે તો એમ વાંધો નહીં, ભેરાસર જાય તો કરુભી જાય તો આપણે જોયા કરવાનું. કરુભી શું કરે, કરુભી જે કરે આપણે જોયા કરવું. કઈ આ કરે તો વાંધો નથી, તે કરે તો વાંધો. કરુભી પુસ્તકો વાંચી ગમે તેને તે વાંધો નથી. અને પેપર વાંચતા હોય તે એને હા આપણે કેવું કનુભાઈ પેપર માટે પણ સંભાળ નિકાલ કરજો. ફાઇલ થયા ટકા હોય તો ફાઇલ થયું જાણું છું. ફાઇલ નો સંભાળ નિકાલ કઈ ના કરો શું કરું. તારે તો કનુ આ ભાઈ શું કરે છે એટલું જ જોયા કરવાનું. તારે બીજી ભણતર માં નહીં પડવાનું. આવું જો જ્ઞાન મળી ગયું આવ્યું ભાઈ તો તમારે જ્ઞાની ની પાસે જ પડી રહેવું જોઈએ. અને ઘેર જઈને કહેવું જોઈએ કે ભાઈ હવે જો ધંધા આ રીતે ચાલે છે, છોકરો બેઠો છે, હવે એ છોકરો બસ ચલાવી દે છે, ગાડું ચાલશે, હું અમે અમારું આત્માનું કલ્યાણ કરીએ. ત્યારે આપણી વાઈફ છે કે તમને થોડા વખત લાગે પડે એટલે નહીં પણ બોલાવજો, એટલે એ નહીં પણ લાગે. સમજો ને, પેલા એવા રિવાજ હતા પણ હવે તો એ રિવાજ ચાલે એવો નથી ને. ચાલે વધે થાય અત્યારે મારી પાસે પડી રહેવાનું કહું, મારી પાસે પડી રહેવાનું કહું. પછી તમે બહુ જબરજસ્ત પડી રહ્યા ત્યાં થયા હવે તો તમારી ફાઈલો બહુ આમ કરે બાર. કનભી આવ્યા છે કે યશવંત આવ્યા છે, ભાઈ આ રહ્યો તાર લઈ જાય ફાઈલો આવે ના. નંબર 2 પહેલાથી તમારી ફાઈલો આવે. હા બોલા પડ્યા હોય તો ફોન કર. ફોન ફાઈલો ગુના હું કરે એટલે હવે પણ કરશો શું, એમની પાસે જ પડી રહેવું જોઈએ તો જ આ જ્ઞાન પૂરું થાય. શું બે કલાકમાં લઈને જતા રહીએ કે દાડો ભરે કે. એટલે હું તમને જેટલું બતાવું એટલું કરજો. શું કહ્યું, આજ રાત્રે ખાસ આવશ્યક કરવાનું જે બતાવું છું અત્યારે, આવશ્યક એટલે ખાસ કરવાનું. જેવું રાત્રે સુઈ જાઓ તારે આંખો મીચીને ગમે તે 9-10-11 વાગે ગમે તેનો વાંધો નથી, એની ટાઈમ સુઈ જાઓ. પણ આંખો મીઠી અને દાદાનું નિધિ ધ્યાસન રહેવું જોઈએ. શું રહેવું જોઈએ, આંખો મીઠી એટલે આ દેખાય પેલું આખો દાડો જોયા કરે. પેલું જોડે રહેવાથી શું થાય, આખો દાડો મુખારવિન જોયા કરે અને આખો દાડો વાતાવરણમાં રહે એટલે એનો જે લાભ મળે એવો લાભ આપણે સબસ્ટિટ્યુટ રીતે આ રાત્રે તમે સુઈ જાઓ ત્યારે આંખો મીઠીને દેખાવું જોઈએ. ઓર